ولوطا إذ قال لقومه أتأتون الفاحشة وأنتم تبصرون أئنكم لتأتون الرجال شهوة من دون النساء بل أنتم قوم تجهلون ને લૂત ને તેની કોમ તરફ મોકલ્યા. જ્યારે તેણે પોતાની કોમને કહ્યું કે જાણ્યા કર્યા છતાં તમે બેશરમી ભર્યા કાર્યો કરો છો, યાની કે શું તમે ઔરતોને છોડી કામ વાસના માટે મર્દો પાસે જાઓ છો? વાત આ છે કે તમે જાહેર લોકો છો. إنهم أناس يتطهرون فأنجيناه وأهله إلا امرأته قدرناها من الغابرين وأمطرنا عليهم مطرا فساء مطر المنذرين. પણ તેની કોમનો જવાબ આ સિવાય કાંઈ નહોતો કે તેમણે કહ્યું કે લૂતના ઘરવાળાઓને તમારી વસ્તીમાંથી કાઢી મૂકો, બેશક આ તે લોકો છે કે જે પાક હોવાનો દાવો કરે છે. જેથી અમોએ લૂતને તથા તેના ઘરવાળાઓને છુટકારો આપ્યો, આઝાદી આપી, સિવાય તેની બીબીને કે જેના બારામાં અમોએ મુકરર કરી દીધું હતું કે તે પાછળ રહી જનારાઓ માથી થશે. ને પછી અમોએ તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવ્યો, માટે જેમને અઝાબથી ડરાવવામાં આવ્યા હતા તેમના પર થયેલો આ વરસાદ કેવો બુરો હતો. એ રસૂલ, તું કહે કે દરેક રીતના વખાણ અલ્લાહ માટે જ શોભા આપે છે, ને તેના તે બંદાઓ પર કે જેમને તેણે પસંદ કરી લીધા છે સલામ થાય. શું અલ્લાહ બહેતર છે કે તે જેને આ લોકો તેના શરીકને ભાગીદાર કરે છે? خلق السماوات والأرض وأنزل لكم من السماء ماء فأنبتنا به حدائق ذات بهجة ما كان لكم أن تنبتوا شجرها ભલા તે કોણ છે જેણે આસમાનો તથા જમીનને પેદા કર્યા ને તમારા માટે આસમાન પરથી પાણી ઉતાર્યું, પછી અમોએ તે થકી લીલા લીલા બગીચા પેદા કર્યા? તમારી તો આ તાકાત નથી કે તમે તે બગીચાઓના ઝાડો ઉગાડી શકો. શું અલ્લાહની સાથે બીજો પણ કોઈ માબૂદ છે? યાની કે છે તો નહીં, પણ આ લોકો પંડે ખુદ જ સાચા રસ્તાથી ફરી જાય છે. ભલા તે કોણ છે જેણે જમીનને રહેવા માટેની જગ્યાની સ્થાન બનાવી છે તથા તેની વચ્ચે વચ્ચે નદીઓ વહાવી છે, અને તે જમીનના બચાવના માટે મોટા મોટા ભારે પહાડો કાયમ કર્યા છે, ને બે મીઠા તથા ખારા સમુદ્રો વચ્ચે એક આડ ઊભી કરી છે. ભલા અલ્લાહની સાથે બીજો પણ કોઈ માબૂદ છે, યાની કે બીજું કોઈ ઇબાદતને લાયક છે? આમ છે તો નહીં, પણ આ લોકોમાંથી ઘણા ખરા જાણતા નથી. ભલા તે કોણ છે કે જે બેચેન થયેલા દિલો જ્યારે તેને પોકારે છે ત્યારે જવાબ આપે છે અને તેની મુશ્કેલીઓનો હલ કરે છે, નાબૂદ કરે છે, અને તમને જમીનમાં આગલા લોકોના વારસ બનાવે છે? ભલા અલ્લાહની સાથે બીજો પણ કોઈ ઇબાદતને લાયક છે? હરગિજ નહીં. છતાં તમે કેટલો ઓછો વિચાર કરો છો, યાની કે તેની નેમતોનો કેટલો ઓછો વિચાર કરો છો. والبحر ومن يرسل الرياح بشرا بين يدي رحمته أإله مع الله تعالى الله عما يشركون. بلا تے کون چھے جے خشکی تتھا تری یعنی کہ سوکھی تتھا بھینا اندھکارو ماں تم نے رستو دیکھاڑے چھے ને તે કોણ છે જે પોતાની રહેમત યાની કે વરસાદ વરસાવવા પહેલા ખુશખબર તરીકે હવાઓ મોકલી આપે છે? શું અલ્લાહની સાથે બીજો પણ માબૂદ છે, પૂજવાને લાયક છે? હરગિજ નહીં. જેમને તેઓ શરીક કરે છે, ભાગીદાર બનાવે છે અલ્લાહના, તેમનાથી અલ્લાહની જાત ઘણી જ બલંદ છે. અમ્મન યબદઉ અલ-ખલ્ક થુમ્મ યુઈદુહુ વમન યરઝુકુકુમ મિન અસ-સમાઈ વલ-અર્દ અઇલાહુમ મઅ અલ્લાહ કુલ હાતુ બુરહાનકુમ ઇન કુન્તુમ સાદિકીન. ભલા તે કોણ છે જે પહેલા સૃષ્ટિ મુકરર કરે છે, પછી એ જ રીતની સૃષ્ટિ વારંવાર બનાવ્યા કરે છે? ને તે કોણ છે જે આસમાન તથા જમીનમાંથી તમને રોજી આપે છે? શું અલ્લાહ સાથે બીજો પણ કોઈ માબૂદ છે? તું કહે કે જો તમે સાચા છો તો તમારી દલીલો રજૂ કરો. તું કહે કે અલ્લાહના સિવાય આસમાનો તથા જમીનમાં ગેબી વાતો, છુપી વાતો કોઈ જાણતું નથી, ને તેઓ આ પણ જાણતા નથી કે તેઓ પાછા ક્યારે ઉઠાડવામાં આવશે. પણ આખરતની જિંદગી બાબતે, મર્યા પછીની જિંદગી બાબતે તેઓ ઘણું ઓછું સમજ્યા છે, બલકે તેઓ તેના બાબતમાં શંકામાં છે. એટલું જ નહીં, પણ તેની બાબતે તેઓ એકદમ આંધળા છે. ને જે લોકો ઈમાન નથી લાવ્યા તેઓ કહે છે કે જ્યારે અમે અને અમારા બાપ દાદા માટી બની જઈશું તો શું પછી પણ અમે પાછા જીવતા કરી કાઢવામાં આવશું? આ વાયદો અમારી સાથે ને અમારા બાપ દાદાઓ સાથે શરૂઆતથી જ થતો ચાલ્યો આવ્યો છે. એ તો સિર્ફ આગલા લોકોની કિસ્સા કહાનીઓ છે. એ રસૂલ, તું કહે કે તમે જમીનમાં હરો ફરો, પછી જો કે ગુનેગારોનો અંત કેવો આવ્યો હતો. ને તું તેમના માટે અફસોસ ન કર, ને જે ચાલબાજીઓ આ લોકો ચાલે છે તેનાથી તારા મનમાં કચવાઈશ નહીં. જો તેઓ કહે છે કે અગર તમે સાચા છો તો આ દેખાડો કે અઝાબનો આ વાયદો ક્યારે આવશે. એ રસૂલ, તું કહે કે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ કદાચને તમારી પાસે આવી પણ પહોંચ્યો હોય, યાની કે દુનિયામાં જ સજા થાય, ને બેશક તારો પાલનહાર બધા માણસો પર મહેરબાની ઉતારનારો છે, પણ તેઓમાંથીના ઘણા ખરા શુકર માનતા નથી. ને બેશક તારો પાલનહાર તે બધી વસ્તુઓ કે જેને તેમના દિલોએ સંતાડી રાખી છે, છુપી રાખી છે, તથા જેને તેઓ જાહેર કરે છે સારી રીતે જાણે છે. ને આસમાનો તથા જમીનમાં કોઈ એવી છુપી વસ્તુ નથી કે જેનું બયાન સાફ કિતાબમાં ન હોય, યાની કે લોહે મહેફૂઝમાં ન હોય. બેશક બની ઇસરાયેલ જે બાબતોમાં મતભેદ કરતા હતા તેમાંથીની ઘણી ખરી બાબતો તેમને આ કુરાને મજીદ જાણકાર કરી દે છે. ને બેશક આ કુરાને મજીદ મોમિન માટે હિદાયત, સાચા રસ્તા તરફ દોરવણી કરનાર ને રહેમત છે. એ રસૂલ, બેશક તારો પાલનહાર પોતાના હુકમ મુજબ તેમની વચ્ચે તેમના મતભેદોનો ફેંસલો કરશે, ને તે જબરદસ્ત જ્ઞાની છે. માટે તું અલ્લાહ પર ભરોસો રાખ, બેશક તું ખુલ્લે ખુલ્લા સાચા ધર્મ ઉપર છે. બેશક આ ખરી વાત છે કે તું મરી ગયેલાઓને સંભળાવી શકતો નથી, તેમજ બહેરાઓને પણ અવાજ સંભળાવી શકતો નથી, ખાસ કરીને જ્યારે કે તેઓ પીઠ ફેરવીને ચાલતી પકડે છે, અને ન તું આંધળાઓને તેમના અવળા રસ્તાથી, આડા રસ્તાથી, આસાન રસ્તા પર લાવી શકે છે, તું તો સિર્ફ તે શખ્સને સંભળાવી શકે છે કે જેઓ અમારી આયતો પર ઈમાન રાખે. પછી તેઓ તેને તાબે થાય છે. وَإِذَا وَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ أَخْرَجْنَا لَهُمْ دَابَّةً مِنَ الْأَرْضِ تُكَلِّمُهُمْ أَنَّ النَّاسَ كَانُوا بِآيَاتِنَا لَا يُوقِنُونَ. ને જ્યારે તેમના પર કયામતના વાયદાનો બોલ પૂરો થશે ત્યારે અમે તેમના માટે જમીનમાંથી એક એવું જાનવર કાઢી લાવશું કે જે તેમની સાથે વાતો કરશે, યાની કે એવું જાનવર કાઢશું કે જે કયામતની નિશાનીઓમાંથીની એક નિશાની હશે, ને તે એટલા માટે કે તેમની સાથે વાતો કરશે કે ઘણા ખરા લોકો અમારી આયતો પર વિશ્વાસ રાખતા ન હતા. ને જે દિવસે અમે દરેક કોમમાંથી એક એક એવા ટોળાને, એક એક જમાતને કે જે અમારી આયતો જૂઠલાવ્યા કરતા હતા, ભેગા કરી લઈશું, પછી તેમને જુદી જુદી ટોળીઓમાં ગોઠવવામાં આવશે. અહીં સુધી કે જ્યારે તેઓ બધા અલ્લાહની સામે આવી જશે ત્યારે અલ્લાહ તેમને ફરમાવશે કે શું તમે એ જ અમારી આયતો જૂઠલાવી હતી? જો કે તમે જ્ઞાનની રૂએ, જ્ઞાનના મતલબ માટે, તેના મકસદને, તેના માનાને હાંસિલ કરી શક્યા જ ન હતા, અથવા તમે બીજું ક્યુ કામ કરતા હતા? ને તેમની ખિલાફ તેઓ જુલ્મ કર્યા કરતા હતા તેના બદલામાં અમારા અઝાબનો વાયદો પૂરો થઈ જશે, પછી તેઓ કઈ બોલી શકશે નહીં. શું તેમણે આ વાત ઉપર ધ્યાન નથી આપ્યું કે અમોએ રાત્રિ એટલા માટે બનાવી છે કે તેમાં તેઓ આરામ કરે ને દિવસને પ્રકાશ આપતો ઝગમગતો? બેશક જેઓ ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ હાજર છે. فَفَزِعَ مَن فِي السَّمَاوَاتِ وَمَن فِي الْأَرْضِ إِلَّا مَن شَاءَ اللَّهُ وَكُلٌّ أَتَوْهُ دَاخِرِينَ. ને જે દિવસે સૂર, શંખ ફૂંકવામાં આવશે ત્યારે જેઓ આસમાનોમાં છે તથા જેઓ જમીનમાં છે તેમાંથી અલ્લાહ જેને ચાહશે તેના સિવાય બધા જ ખૌફઝદા બની જશે, ને સર્વે લોકો ઝલીલ થઈ અલ્લાહની હુજૂરમાં ચાલ્યા આવશે. ને એ રસૂલ, તે વખતે તું પહાડોને એવા જોશે કે જાણે તે અડગ થાંભલાની જેમ અડેલા હોય, જો કે સાચી રીતે તો તેઓ વાદળાઓની જેમ ચાલી રહ્યા હશે. આ તે અલ્લાહની કારીગરી છે કે જેણે દરેક વસ્તુ મજબૂત બનાવી છે. બેશક તમે જે કાંઈ કરો છો તેનાથી તે સારી રીતે જાણકાર છે. જે માણસ કોઈ નેકી લાવશે તો તેના માટે તેનો બદલો તે કરતા ઉત્તમ હશે, ને તેઓ તે દિવસના ડરથી હિફાજતમાં રહેશે. الناس فكبت وجوههم في النار هل تجزون إلا ما كنتم تعملون. ને જે કોઈ બદી લઈને આવશે તેને ઊંધે મોઢે જહન્નમમાં હડસેલી મૂકવામાં આવશે ને તેમને કહેવામાં આવશે કે જે આમાલો જે કર્મો તમે કરતા હતા તેના સિવાય બીજી વસ્તુનો બદલો તમને થોડો જ આપવામાં આવે છે. એ રસૂલ, તું કહે કે સિવાય તેના નથી કે મને એવો હુકમ આપવામાં આવ્યો છે કે હું આ મક્કા શહેરના પાલનહારની ઇબાદત કરું જેણે તેને માનવંત બનાવ્યું છે, ને દરેક વસ્તુ તેની જ છે, ને મને આ પણ હુકમ કરવામાં આવ્યો છે કે હું અલ્લાહને શરણે થઈ અલ્લાહના આશરે આવી ગયેલાઓ માંથી નો થઈ જાઓ. ને આ હુકમ પણ આપવામાં આવ્યો છે કે હું કુરાને મજીદ વાંચી સંભળાવ્યા કરું, પછી જે શખ્સ સાચા રસ્તે ચાલ્યો તો તે પોતાની જાતના લાભ માટે જ સાચા રસ્તે ચાલશે, ને જે શખ્સ આડા રસ્તે અવળે રસ્તે રહ્યો તેને એ રસૂલ તું કહે કે હું તો સિર્ફ ડરાવનારાઓ માંથી નો છું. ને તું આ કહે કે બધા પ્રકારના તારીફ ને ગુણગાન અલ્લાહ માટે જ શોભા આપતા છે જે તમને નજદીકમાં જ પોતાની કુદરતની નિશાનીઓ દેખાડશે, પછી તમે તેમને ઓળખી લેશો, ને જે જે આમાલ જે જે કર્મો તમે કરી રહ્યા છો તેનાથી તમારો પાલનહાર અજાણ નથી.